કારણો એવા દેવજી એવા માણસ ને બતાવેલા દેવજી કે જેનું જીવંત હોય તમારો ધર્મ તો છે તે અત્યાર નો છે અને તમે કહો છો કે મેં સૂર્ય ને આ વાત કરી હતી તો સૂર્ય તો ઘણા વખત થી છે અને તમારો ધર્મ અત્યારે તમે સૂર્ય ને કેવી રીતે વાત કરી. અર્જુન એવું કે છે કે તમારો જન્મ તો અત્યારે છે અને તમે તો એમ કહો છો કે મેં સૂર્ય ને આવી વાત કરી હતી સૂર્ય તો અનાદી કાળ થી છે તો એ કેવી રીતે થયું ત્યારે છે તે કહે છે કે કેવી રીતે વાત કરી તમે સૂર્ય ને ત્યારે કહે છે બહુ ત્યારે જવાબ આપે છે કે બહુ ની કહે છે કૃષ્ણ ચલા એક અંજન સૂર્ય ને મેં ઘણા એટલે હજુ એવું પૂછે કે તમે એવું કહો છો કરે છે કે તમે એવું કહો છો કે તમારો જન્મ અત્યાર નો છે પણ તમે એમ કહો છો કે તમે સૂર્ય ને પેલા વાત કરી હતી તમે તો અત્યારે મારી સાથે વાત કરો છો આ જન્મ માં પણ તમે પેલા કહ્યું છે કે સૂર્ય ને મેં આ વાત કરેલી છે તમે તો અત્યારે છો એટલે અત્યારે કહે છે કે હું તો ઘણા જન્મો લીધેલા છે ઘણા લઈશ હું એવું જાણું છું જે વૈમાનિક દેવ છે એનું તો આયુષ્ય ખરું ને ના તો કેટલા વાર આયુષ્ય આ જગત છે ને ત્યારથી એટલે અનાદિ થી સૂર્યનારાયણ છે પણ એ દેવ પર્ટિક્યુલર દેવ ક્યારે બદલાય જ કરે છે ને પણ અંદર તો પછી પ્રતિ કૃષ્ણ આયા પછી કૃષ્ણ પછી કૃષ્ણ આયા કૃષ્ણ અનાદિ ના છે પણ પછી કૃષ્ણ એ ઉપદેશ આપે બદલાય કયા કૃષ્ણ સૂર્ય ઉપદેશ આપે એમ કે છે ને સૂર્ય ને તમે આ જ વાત કહેલી આ તેની વાત કહેલી છે પછી આપેલી પછી આપેલી કૃષ્ણ એ પછી આપેલી એ પેલા ના છે કૃષ્ણ પેલા ના છે હા અને પાછળ શું છે રહસ્ય સૂર્ય તો દેવ છે જ દેવ અનાદિ નો દેવ એવું હોય છે કે નહીં શું કહે અનાદિ નો દેવ હોય અપવાદ કહેવાય પછી અપવાદ હોય નહીં આ નિયમ અપવાદ નથી અમુક નિયમ અપવાદ અપવાદ આ સૂર્ય એ તો પોસ્ટ છે જેમ કલેક્ટર ની પોસ્ટ હોય તે પોસ્ટ એની એ જ રહે પણ બદલાયા ઘર ને પોસ્ટ બધો ઓફિસ ઓફિસ કારણ કે બધા સુરતી ફર્નિચર ભાઈ બદલાય સૂર્ય એ પોસ્ટ છે ચંદ્ર એ પોસ્ટ છે શું છે તમને સમજાવ્યું આ બધું આ તેજ જે છે ને તેજ આ લોકો એમ કે છે કે આ સૂર્ય નો જે પ્રકાશ છે એ ધીમે ધીમે ઓછો થઈ જશે અને એ ઠંડો પડી જશે વૈજ્ઞાનિકો કે છે આજના હા આજના વૈજ્ઞાનિકો એવું કે છે કે આ સૂર્ય નું તેજ છે કે ધીરે ધીરે ઓછું થઈ જશે ને એક દિવસ ઠંડો પડી જશે એવું આજના વૈજ્ઞાનિકો કે છે અને આ જેટલા બધા તારાઓ જે છે ને એ બધા સૂર્યો જ છે બધા તારાઓ છે બધા સૂર્ય જ છે કે છે અને બધા દૂર છે એ કઈ ખોટું નથી હા એ દૂર છે એટલે તમને બહુ ત્યાં નહીં નથી શું કહ્યું ત્યાં નહીં નથી ત્યાં તો ખરેખર બહુ જુદી વસ્તુ પણ એમને જેવું સમજાય છે એવું કે છે કે આ બધું આમ જ છે અને સૂર્ય ના બધું અજવાળું ઘટી જવાનું છે બધું એમને જેવું સમજાય છે એવું કે છે દાદા એ જે પોસ્ટ મારો બદલાય તો એની પ્રભાવ એની એમ હોય એ વાહન માં કે જરા થોડી વસ્તી આવશે ઓછી વસ્તી હોય એ જે પોસ્ટ બદલાય એ ઊંચી ડિગ્રી માં જાય પેલો બરાબર એની એ જે તે જગ્યાએ એ સૂર્ય જે સૂર્ય ના જગ્યા પોસ્ટ ઉપર આવ્યો એની પ્રભાવ એ હાઈ પોસ્ટ પર જાય બીજા એની જગ્યાએ હાઈ પોસ્ટ પર અહીં પણ એ બદલાવામાં પેલા ગયેલા છે ભાઈ અને આવે છે એનું પ્રભાવ માં વધતી ઓછી હોય જગત ને ખબર નહીં પડે. આ બહુ ઝીણા ઝીણી વાત છે. આ જગત ને ના પડે કારણ કે જગત સૂર્ય ને પ્રકાશમાન કરતું નથી. જગત ને ખબર ના પડે કારણ કે જગત સૂર્ય ને પ્રકાશમાન કરતું નથી. જગત ને પ્રકાશમાન કરે છે. બરોબર. કેવું છે કે યત ચંદ્રમસી યત ચાગ્નૌ સત્તેજો વિદ્ધિમામકમ. આ ચંદ્રમાં અને અગ્નિ ની અંદર અને આ સૂર્યમાં જે જે જગા એ તેજ છે એ મારું તેજ છે એવું તું જાણ. અર્જુને કહ્યું કે આ અગ્નિમાં ચંદ્રમાં અને સૂર્યમાં જે જે જગ્યાએ જે તેજ છે તે મારું તેજ છે તે તું જાણ. એ તો બધા જીવ માત્ર એનું જ તેજ નું જ તેજ છે. બીજા કોણ છે? આત્માનો જ પ્રકાશ છે. મારું કહેવાનો અર્થ એ પોતાનો નથી. મારા જેવું જ છે બધા. પણ મારું કહેવાનો અર્થ એટલો છે કે પેલા ને એનો મગજ સ્થિરતા લાવવા માટે. અને જે કૃષ્ણ ભગવાન ગીતા ગઈ છે ને તે મારું કહેવામાં બધા વિશ્વ બધા જે હોય સર ના લોકો સમજી શકે એટલા માટે ગીતા છે. આ શું છે? બધા જ ખબર ને બધા સમના લોકો સમજી શકે. બધા સમના લોકો સમજી શકે. હા, એટલે ભગવાન તરીકે ભક્તિ કરવી હોય તો એ કે ભાઈ ભગવાને તો બધું રચ્યું છે અને આ બધું એ જ છે. અને ભગવાન તરીકે આ જ્ઞાની છે જુદું કરવું હોય તો એમાંય છે. એ બધું જુદું જુદું જુદું પોતાની પાસે લઈ શકે. અને ઉત્થાપન નહીં કરવું જોઈએ કારણ કે એટલે એટલે આ પેલા સાતવણેકર શાસ્ત્રી હતા ને આ અહીંયા પારડીમાં સાતવણેકર શાસ્ત્રી સાતવણેકર કેવી રીતે ગોઠવવા લશ્કર ને વ્યૂહ કેવી રીતે ગોઠવવું એ પણ ગીતામાં લખેલું છે. એટલે સૌ પોતાની પોતપોતાની દ્રષ્ટિએ ગીતાને જોઈએ. માન્ય તિલક તિલક સ્મૃતિ થયેલી શ્રુતિ અનુસારેની સ્મૃતિ. જે શ્રુતિ એટલે સાંભળેલું, જે યોગના ધ્યાનમાં સાંભળેલું, એ સાંભળેલું જે કે એ શ્રુતિ કહેવાય. અને એને અનુસરીને જે અનુમાન ઉમેરીને જે કરે એ સ્મૃતિ કહેવાય. મનુસ્મૃતિ એ સ્મૃતિ કહેવાય, શ્રુતિ નહીં કહેવાય. એને ગમતા જરૂર છે. કાયદો હોય ને સારું લગન ગમે ભાઈ કેટલાક ડરથી ભરે હા તો શું કહ્યું ઉભો ના રે કોઈ ઉભો નહીં. મનોબળ છે. મનોબળ જે સ્ટ્રોંગ છે એ લોકો પ્રચાર કરે છે કે ભાઈ હવે એમ કે દુઃખ સંસાર સહન થતા નથી તેથી અમને જીવવાનો અમે અધિકાર ગણતા નથી, અમે મરી જવું છે અમારે. બરોબર છે. પણ તે એના હાથમાં કેમ? એ એના હાથમાં નથી, સત્તા જ નથી. કરી બતાવ્યું ને એ કોણ? આપડે એક મહાત્મા હતો તે છોકરા જોડે વળી કર્યા પડ્યા. દાદા નું નામ જય દાદા ભગવાન મારવાનું નામ બન્યું. બન્યું નહીં પાછા અત્યારે એ ફરે છે પૈયા પણ ના અઘરો નહીં કે દાદા ભગવાન બોલ્યો ને અઘરો નહીં કે પેલા આમાં છે ને તાત્વિક સિદ્ધાંતિક આપડે જૈનો માં એ પ્રમાણ થાય છે. એસી 70 વર્ષ નું એ કરીને એવું કે મારે અભ્યાસ કરવો જ છે. હું કરું છું. આ વિનુબાજી કે છે કે આ મંડાણ સિરીજ ચાલે છે એ તો કોઈ આત્મયોગી અગર આત્મયોગી બે ચાર બીજું મંડાણ એમાં કોઈક જાણે એવા સ્વીકારી ને, હા એવા જાણકાર ને અમે ખોલીએ છીએ. પેલા કોઈક જાણે કહ્યું ને એમાં પેલા વિડીયો પહેરી ગયા ચક્કર વાળા પાછળ ચક્કર નો તમારે મનો વિડીયો કેવાયું મનો વિજ્ઞાન મનો વિજ્ઞાન આત્મયોગી કહ્યું છે. શું કહ્યું? આત્મયોગી આત્મયોગી. આ વકીલો છે તે વતન યોગી કહેવાય. વતન યોગી વકીલો પ્રોફેસર એ વતન યોગી ના કહેવાય. વતન યોગી ના કહેવાય. દાદા કાલે જે આપણે પેલું એ બતાવ્યું ને એના ઉપરથી મને એક વિચાર આવ્યો. આપણે જે વાત થઈ ડાકોરની અમદાવાદની એક એક માણસોની એના રેખાચિત્રો આવી સ્પેશિયલ વ્યક્તિઓના રેખાચિત્રો બહાર પાડવા જેવા ખરા. બધાને કહે છે આ અમારા ભાગીદાર છે 15-15 વર્ષથી એની સાથે રહું છું તથા હું એને ઓળખી શક્યો. શું કે આબુલભાઈ ને પંદર વર્ષથી જોઈ રહ્યો હજુ તો કેટલાય આવતા સુધી તો મને ઓળખી શકીશ નહી. ઘણી આ તો આટલા વર્ષ મેં બધાને ઓળખી શકું છું તમને ઓળખી શકું. અત્યંત નિકટ એટલે અત્યંત નિકટ વસ્તુ ઓળખાય નહીં. આત્મા સૌથી નિકટ છે તદ્દન ઓળખાતો. પછી ઓળખવા માટે થોડી જુદા પણ જોઈએ. ઓળખવા માટે થોડું જુદા પણ જોઈએ. જુદા પણ હોય તો જ ઓળખાય નહીં. અત્યંત નિકટ ની વસ્તુ જલ્દી ઓળખાય નહીં. નિકટો મારે કઈ રસ્તો હશે ને દાદા. નિકટો ને અત્યારે એમ કે ખરેખર બતાવો છે. તું પોલીસ મુસદ્દી માણસ મુસદ્દી તું મને મુસદ્દી પણ કઈ જાતના મુસદ્દી છે મારું ના હોય. હું તો જેવું હોય એવું કઈ દઉં તને. હું તો ડિરેક્ટ જોઉં છું. તું મને ત્રણ હું જોવા પણ તું તારે ત્રણ મારા જેવી વાંક ત્રણ હી હતી આજુ હશે. મારી દ્રષ્ટિ ડિરેક્ટ દ્રષ્ટિ છે. ડિરેક્ટ તો સીધો માણસ મને ઓળખી શકે. બરાબર. બહુ મુસ્તેજી ના હોય સરળ હોય સીધો મને ઓળખી શકે. કેટલા વર્ષ ની વાત આવી આ જ્ઞાન થતા પેલા કેટલા વર્ષ ની વાત? 42-43 છોકરો પહેણ્યો કેટલા બધા વર્ષ આ જ્ઞાન થવાનું છે એના એના પડઘા રૂપે આ વાત લાગે છે. 58 માં જે તમે કહો છો ને ઉઘાડ થયો તેના પડઘા જેવી આ વાત લાગે છે. એના બેકગ્રાઉન્ડ માં છે આ વાત. 58 માં એના પડઘા જેવી વાત લાગે છે. ના પણ એ પહેણ્યા બહુ વર્ષ. હા બહુ વર્ષ. જેમનો મોમાન છોકરો હતો ને પરિણામ બહુ વધશે. એને સ્વીકાર્યું ને પડઘા જેવી વાત. હા ના ના એ બરાબર છે. એટલે એમ કે એના અનુસંધાન તમે 32-33 એથી વધારે નહીં થયેલા. કેટલા વર્ષ તેડા આવું બોલે તો પાત્રી ને હું શું પૂછવા માંગતો હતો કે આ 35 વર્ષ ને આ પેલું 58 ની સાલ જયારે જ્ઞાન થયું છે બેકગ્રાઉન્ડ તૈયાર હતું. એટલે બે ની બે બે જે વાતો બોલાય છે તેમાં કેટલું સામ્ય છે એમ. એ તો વાત તો તૈયાર હતી. હા આપણે કરીએ છીએ કે જે કોઈ પોતાની રીતે જ જુએ છે, સામાન્ય જુએ છે તે પોતાની રીતે જુએ છે, માટે વસ્તુ ઓળખાતી નથી. પોતાની રીતે જોયે છે એની વ્યૂ પોઈન્ટ જોયા કરે કે આ કઈ બાજુ ના પોલિટિકલ છે, કઈ બાજુ નથી. એટલે અમારે પોલિટિકલ પણ નથી એમાં શંકા ઉત્પન્ન થાય. એ રીતે જુઓ શંકા ઉત્પન્ન થાય છે. એ રીતે જુઓ ભાઈ શંકા ઉત્પન્ન થાય. એ રીતે જુઓ તો શંકા ઉત્પન્ન થાય. તેથી શંકિત થઈ થઈને લાગેલો. કારણ કે એ તો મારા કરતા મને સલાહ આપે માટે મારા કરતા બધા ઉચ્ચાર. એટલે મારા કરતા ઊંચી થતી ના ભાઈ એવું જોતો નથી. હું સલાહ આપું તને, સલાહ આપું. હમણાં આના આગળ આગળ વાત થઈ કે હંમેશા જે તરજુમા થાય છે ને, આ તરજુમા જે શિવશંકર ભગવાને એક વાત કહી કે અમે જે બોલેલા છે તે લખનારાવરી તારા છે, તે પોઈઝન દ્રવ ઓછું પડે કે ઓછું પડે. પણ વાસ્તાર કેવા છે તો વાસ્તાર એની પોઈઝન જ વખતે કે એની જ વાત. કારણ મિથ્યા પીવા તો પોઈઝન થાય. મિથ્યા પીવા તો પોઈઝન થાય. અને શાસ્ત્ર ના હોય ને સાધારણ વાત હોય પુસ્તકો હોય તે સંકેતી વાતે તો અમૃત થાય. કોણ વાંચે છે કિલો એનું પોતાનું શુશોધ કરે છે. ઝઘડો કરનાર છે તેની પણ આત્મા નથી. ઝઘડો ખબરનાર છે એની પણ આત્મા છે. ઝઘડો સાંભળનાર તમે ખબરનાર એની પણ આત્મા છે. એટલે આત્મા ક્યાં છે એવું આપણે સમજી લઈએ. લોકો તો કર્યા જ કરવાના. લોકો તો આને ત્યારે થી અનાદિ થી આ જગત છે ને. વિષ્ણુ ઉર્વાસી પુરાંત કો ભૌતવા બ્રહ્મા સુરેન્દ્રો અથવા ભાનુ ઉર્વાસી લક્ષણ હોય તો ભગવાન બુદ્ધો ઉઠાવતા હોય. વિરોધ વિરોધ ના ઉઠાવતા હોય ને તો આવું જગત આવું સુંદર બની શકે નહીં. આપણી સુંદરતા ના હોય જગત વિરોધ ના ઉઠાવતા તો જગત મરી શકે. વિરોધ ના ઉઠાવતા માટે વિરોધી બનવાની જરૂર છે. અને વિરોધી ની રીતે સુંદરતા છે. વિરોધી ની રીતે સુંદરતા કે સાચું દેખાય. ઓપોઝિશન ઇઝ એ સ્ટ્રેન્થ ટુ ધી સુંદરતા છે અને તેનો સાતત્ય પણ છે. ઓપોઝિશન ઇઝ અ સ્ટ્રેન્થ ટુ ધ પ્રપોઝિશન. ઓપોઝિશન ઇઝ અ સ્ટ્રેન્થ ટુ ધી પ્રપોઝિશન. ટુ ધ પ્રપોઝિશન હા બરોબર છે. પાલખી માં બે તો ચેઠિયા કે પેલા ઉચ્ચક હોય જુદા હોય એવા પોઝિશન વાળા. બપોઝિશન વાળા ના દશા એમને ઉતું પડશે. પેલો બે છે બપોઝિશન ના કહ્યું બધા છે ત્યાં થાય ઉકે કોણ છે. કુદરત બધું નિયમ માં છે. બધા તમે એટલું કહો છો કે સુંદરતા છે પણ એનું સાતત્ય ત્યારે જ છે. એનું ચાલુ રહે છે. જો વિરોધી ના હોય તો આ જગત ચાલુ જ ના રહી શકે. હા ચાલુ રહી શકે. વિરોધી છે તે સારું છે. ગટરો હોય એની જરૂર છે. ગટરો ની જરૂર છે. તમે કહેલું ગટરો ની જરૂર છે. બધાની જરૂર. ગટર તો દુનિયાની બહુ મોટી જરૂરિયાત છે. તો લુચ્ચા બદમાશ ની તો બહુ જરૂરિયાત છે, ના હોય તો આપડે ગાડું જ ના ચાલે. શું કરું આપડે આપડે મારે બાયણા વાંચી હોય જવું અને ગઢ સંભાળી ચાલુ. એ શું કે છે કે જે બેફામ બને તેને અમે કરવા ખાઈએ છીએ. મોહમાં બેફામ બને રસમાં વાત ગધું તો પછી નહીં કર્યો, પણ તો એકદમ અનુભવ કરાયો છે. અહીંયા ખીસી ગઈ ને બાર બાર ઉતરી ગયો. બે વાત તો આપડે જોવા નઈ, પણ હવે ઉતરી પાછું અહીંયા ચાલવું પડે. ગાડી ટેક્સી નથી કરવી પડે ગાડી. આપણે કહ્યું કે બારવટિયા અમુક રસ્તે મને આ બીજો તો કૂતરો વધારે ભસે કરડે એના જેવું. પટેલ એક નોકરી અમારે કરતો હતો કોન્ટ્રાક્ટમાં. ત્યાં ડબકા છે તે થોડું કોન્ટ્રાક્ટ નું લીધેલું ને જુલે આખર પૂરું કરવાનું ને ગાડી વાર છે જરા રસ્તા પાસ્તા પાણી કરીએ ચા પણ તો રાતે શું ખાવા મળ્યું ના મળ્યું તો ત્યારે નાસ્તા પાણી કરી દીધું. હોટલ માં જરા ચા પાણી નાસ્તા પાણી બધું કરી દીધું અને પછી તો ઘોડાગાડી ગયા. તે ઘોડાગાડી જરા ઉતાર કરી ઉતાર પેલી ગાડી ઉપડાવી તૈયારી કરી ચલો બહાર છે ત્યારે ઘડી ઉતાર કરી. પાંચ બે મિનિટ માટે જતી ગાડી પાંચ વાગ્યાની. શું થાય મોટા ભાઈ આખરો છે ભાવ પછી ના છૂટી જાય. શું કહ્યું ઘેર જવાય નઈ કરાય છે તો ધ્યાન જીતતો નહીં. મેં પેલા ને કહ્યું મેં ચાલ પછી પાદરા આવ્યું. ચા પાણી ફ્રી કરીએ પછી ચા પાણી કર્યો સિગરેટ બે પાકેટ દીધો. હું જાણું કે અત્યારે કોઈ મસરા મળ્યા વગર રહ્યો નહીં. વખત ખરાબ છે ને અંધારી રાત છે વખત ખરાબ છે. દસ અગિયાર વાગી જાય કે બાર વાગે આવે ને પેલા બે સિગરેટ પાકેટ દીધો. મને તો શું કરવું એનું ગોઠવી રાખેલું વિચારી રાખેલું નહીં ગોઠવી રાખેલું વિચારવું ગોઠવું બે માં ફેર એટલે પછી ચા પાણી નાસ્તા પાણી કર્યા પછી પેલા મેં કહ્યું એક પાનગી એક જગ્યાએ ઉભા રહીને ને બોલે રૂપિયા છે તું લંગોટ મમાજ દે તારી પાસે માજ દે તું લંગોટ મમાજ દે એ તો આપડે તો હજાર બે હજાર શું જવા પાડીએ તેદાર બે હજાર તેના હજાર હતા તો 80,000 દેવા એટલે માજ દીધા. મારી પાસે પાસે ચાલ્યા કરવાનું તારે આગો પાસે નહીં જવાનું. એટલે સિગરેટ પીતો હતો ચાલતો હતો રાત્રિ નામ બામ હાથમાં આવ્યું નઈ ચાલે પછી તો જે ગામ જવાનું હતું તે ગામ નજીક આવ્યું જ્યાં આગળ અમારે ઉતારો કરવાનો હતો રાત્રે ત્યાં આગળ પંચાયત નું એ હતું ત્યાં આગળ હતું પંચાયત નું ત્યાં મુકામ કરીશું એ પેલા બાવરી આવી રેલવે ની આજુબાજુ બાવરી હતી ઊંડા ઊંડા ખાઈ માં બાવરી તલાવ અને બાવરી એટલે અમને ગણહર માલમ પડ્યો તલવાઈ કોઈક છે આટલા બાવરી માં એટલે મેં પેલા ને કહ્યું તું મારી પાસે ભરકીશ નહીં એટલે હું એમના તરફ ગયો બારવે તે બેઠા છે આમ જઈએ તારે ઉભો રે કે એના તરફ જતા ઉભો રે કે આપણને એના તરફ જઈને પછી બધા બેઠા બધા બેસી જ કશે દુકાન દુકાન બદલી પેલા ને શું કર્યું પેલા બે થાય તો બહુ થાક્યા છે બઉ થાક્યા બેસ પડી વાત સિગરેટ બીડી પીએ સિગરેટ કાઢી પેલા કરતું સિગરેટ પીઓ જાય છે ને જતો આપડે આડું મારું છે બધો સિગરેટ પાવા કઈ થી આવ્યો કે ભાડું નતું ચાલતા ચાલતા આવ્યા થોડી વાર મારે થાપડ કે ઉઠી વાત થાપડ ના મારી અમને આવું બધું ના આવડે તો ઉઠીને અમે હેઠતા હતા અને ત્યાં ગયા ની ત્યારે ત્યાંનો વધી હતો એ ભાઈ તમે ચીરે ભેગા ના થયા થયા ને ભેગા માર્યા કરે ના માર્યા ને ચીરે લુકાય નથી બહુ સારા માણસ બસ પાંચ રૂપિયા હતા તે ના લઈ લીધા બે હજાર રૂપિયા હતા પણ ચેઠાઈ નીકળી ગયા અને ચેટાજી હતા શું થાય એ લોકો લાગે કઈક છે આમાં હા ચેટાજી એટલે ભાઈ ભાઈ તમે ને એટલે એને ભૂતાય પકડે બધા પકડે શું કરું ભૂતાય પકડે ભૂતાય એને ફરી વારે હું હું કેટલી નું ને અમારી શું કહ્યું છત્રીકુળ એટલે આમાં જાણતી તમે શું કહો ક્ષત્રિયો એવું ખરું નઈ બધા ક્ષત્રિયો હોય તો સારા એવા બધા ક્ષત્રિયો હોય તો સારા એ પાટીદાર છે ને એ ક્ષત્રિય છે ક્ષત્રિય ને ક્ષત્રિય અમે એક જ ફૂડ કેવાના જાઓ વાત બહાર કોઈ ખબર તો હોય તે આપણે શું કે સત્સંગ કરો છો ગપ્પો મારો જે કઈ કરીએ કરીએ છીએ જે કઈ કરીએ એ કરીએ છીએ કઈ ના મુખ્ય આશી છે કે નિર્ભયતાથી જાઓ તો કશું કોઈ અધાર નથી તમને કે એક જ અધિકારી સિવાય બીજા એ આવું પૂછવાનો અધિકાર નથી સત્સંગ સેફ થાય કે નીકળી ગયા એનો આનંદ ભાઈ એક્ઝેક્ટલી આજે તમે વર્ણન કરો તો અમને થાય છે ને કે આ અજમાવા જેવું છે પણ દાદા તમને એ વિચાર ના આવ્યો કે એક ગાડી ગઈ હવે બીજી આવશે બેહો અહીંયા શાંતિ બીજી ગાડી આવશે એવું ના ગાડી ગાડી પાંચ ની ગઈ પછી પછી ગાડી રીતે બિંદાડે હવા માં 10 વાગે આવીને હુઈ ન જઈએ ફફડાટ ભરી દો મોટા આવીને ફફડાટ કરું બેન પૂછે મોટા ભાઈ નો ડર કેમ? બહુ ડર, બહુ ડર. સામાન્ય મોટા ભાઈ મને ડર હતો, ભાઈ નાનો હતો તેને ડર નહીં. મારા મોટા ભાઈ બહાર નીકળતા હતા ને ત્યાં જોગીદાસ પોલ માં બધી આખી પોલ ભરતી હતી, અને ઓફિસ માં જતા ત્યારે આખી ઓફિસ ભરતી હતી. અમારા ખીતરી સિવાય હતા પ્રેસિડેન્ટ હતા પંચાયત માં, પંચાયત માં પેસતા જાતે બોલે હા અમારો પિતરી પાડારો પાડારો બોલે બધા કાર્ટુન ઉભરું પેલા અંદર અંદર પકડે અંદર કારખું બોલાવી ગયા મળી ચેક કરી જ પેલો ભાઈ એના ચંદ્રકાંત ને એમને લખતું ઈશ્યુ સગા ભાઈ ચંદ્રકાંત અમને ચાલી દે કારણ કે બહાર નીકળ્યો બહાર નીકળ્યો યુવક બહાર નીકળ્યો દેખાય પેલા હું આખે દેખાય કારણ કે એવું સિલાઈ ખરું મેં અમુક અમુક પ્રકારનું પછી કાપી પડેલું થોડું પણ જે સીલ હશે તે ખૂબ હતો આ બધી જાતનું મતી વખત શું બોલતા હતા હું છું પૂર્વ ભવનો યોગી કઈ પાપ ભરે હું આવ્યો આટલું બોલીને બરેતા હતા છેલ્લા બે કલાક તો એટલે સિદ્ધાંત કરું કહેવાય તો અને જોતા ફરક લાગે તાપ એટલો બધો તાપ લાગે હવે આ ક્યુ મળી કેમ ઘડક લાગતી છે ક્યુ મળી કે પૂર્વ જન્મ ના યોગી ને અને યોગી નો તાપ પુષ્કળ હોય એ હવે તાળો મળ્યો તાળો મળ્યો કે આ પૂર્વ ભાવ ના યોગી હતા એટલે યોગીઓ નો તાપ બહુ હોય એમ એટલે કાલે આપણે વાત કરતા હતા એ શિલવાન કહેવાય ને તમે જે કીધું કે શિલવાન જો આવે તો સાપ સુધા ઉપર ચડી જાય. ગઈકાલે આપણે કહ્યું કે શિલવાન જો આવે શિલવાન તો સાપ ઉપર ચડી જાય ના પણ આવ્યા શિલવાન નહીં અહીંયા એમ પછી શીલ બધું આવ્યા લીકેજ થયેલું પણ કઈ કર્યું જો શું બરોબર પૂર્વ લીકેજ થયેલું છે શું કરે કઈ કરેલું તારે પૂરો વચન અંદાજે કોઈ નામ જ ના રહે બસ એને જાતે જોયેલું ઓહો માણસ નું કોઈ નામ ના રહે શું કરે એ મેં જોયું અને મને કોઈ વાંચતું નતું તે મેં જોયું. તમને અંદર થી એવી ઈચ્છા હતી કે મને કોઈ ગાંઠે ના એવું નહીં ગાંઠવાનો ખબર મને પ્રિય થઈ પડવાનું થયું મને પ્રિય થઈ પડવાનું થયું હું એમને શું કહું કે ઘડિયા તમારી જ વાતો ચાલે છે લોકો મને વાત કરેલો કે ભાઈ ને આટલું બધું 25,000 દેવું છે આટલી બધી આટલી બધી ગેમરાજી સ્થિતિ તને વાત કર મારે મળે કેમ નહીં કરતો તું બિચારો થઈને ફરું છું આ બિચારો હાર આ બિચારો હાર કોઈ બિચારો થઈને ના આવીશ અહીંયા મારી ના પણ બિચારો થઈને ના આવીશ આ બિચારો હાર હતો તારે મને લોકો એ પાછળ કે બે ભાઈઓ આ બિચારો બહુ હાર હતો ઘડિયાળી દુકાને જે હતી એમાંથી પણ રાખે ઘડિયાળી જીવે છે પોતે એ ભણી બધા ઉત્તર દક્ષિણ ફેર અમારે બેન ઉત્તર દક્ષિણ ફેર ભોળા હતા ભોળા તું બોલો નઈ એ બોલા જરાક ગલી પછી કરે આપી દઉં માગે આપી દે હું ના આપી દઉં હું સમજી આપી દઉં સમજી આપી દઉં એ ગલી પછી આપી દે રાજેશ્રી રાજેશ્રી શું કેવડા છે ભાઈ એમાંથી પ્રોસ્પેક્ટ કરે ફોન કરે પણ દાદા એ ખુમારી છે બહુ એ આ મેઘાણી નું છે હૈ બિરાદર નવજવાન હમ રાહી તેથી મેં વાક્ય ફરી કાઢ્યું છે કે ઇંગ્લેન્ડ નો કૂતરો સારો પણ અહીં મનુષ્ય ખોટો છે. ના, આવું બોલતા એ ઇંગ્લેન્ડ માં કૂતરા તરીકે જન્મવું સારું પણ અહીં મનુષ્ય તરીકે જન્મવું ખોટું છે. આવા લોકો ડફડાય ડફડાય કરતા હોય છે, કડક હતા ને, સહન ના થાય નથી. એ તો કાપી જ નાખે, બીજું કઈ કરે નહીં. અને અમે બધા કહેતા હતા શું કે મણીભી તમે પથારી નહીં મરો. દરેક જે આવે એમ કે મણીભી તમે પથારી મરશો નહીં. કેવું છે ઘેર જો તો વિધિ કરી જાઓ. આપડે એવું નથી, આ એક જ કારખાનું ચાલે એવું નથી. આ ચાલે તે ચાલે, ઓફિસે ચાલે. પછી મને શું કે આ બધા પાડી દેવા પણ સારા એવો અભિમાની મેં નહીં જોયું. કઈ રચના માં શું અભિમાન તમે જોયું? અભિમાન તમે શું ઘરવારે ઈચ્છા કરતા પછી મને જડ્યું મારું અભિમાન તો મારું જ હતું. અમને દેખી છે મારું અંદર થી અભિમાન. શું કહ્યું? દેખી તો અભિમાન તો કોઈ ઉતારી પાડે, અંદર થી અભિમાન ને કોણ ઉતારી પાડે? દેખાય નહીં ને બીજા ને, દેખાય નહીં ને, ઉતારી પાડે ને. કોઈ નઈ ગણકારે નઈ. અને હવે કોઈ કે બિચાર બહુ હાર માં બિચાર કદાચ આવી છે. તું લોક પાસે કે તમારે ભાઈ બિચાર બહુ હાર માં સમજી ગયેલા. કોઈને ગોંટતો નથી, અંદર ખાને નથી ગોંટતો. આ બહાર બધી વાતો કરે, દહી દહી ને બધા લોકોને પ્રિયતા પ્રાપ્ત કરે છે, પરંતુ કોઈને ગોંટતો નથી. આ માર એટલું સમજી ગયા, અંદર થી એમને ગોંટતો નથી. બહાર નું છે એકાકાર વર્તે છે, ભ્રાંતિ છે, વધારે પડતી, વધુ પડતી ભ્રાંતિ છે, વધુ પડતી ભ્રાંતિ છે. જ્યાં સુધી વધુ પડતી ભ્રાંતિ હોય ત્યાં સુધી આપડે કઈ તમે તો ચુનીલાલ શેઠ છો, તમે આ શું બોલો છો? ના, એ તો હું સહેજ રાવત છું. વર્યા આપડે તમે બધું ઉતરવા દો, કલાક પછી ઉતર્યા પછી ચુનીલાલ તો હજુ પૂરું પહોંચ્યું ના પછી પૂરું ઉતરી જાય. સારી વાત. એટલે આ મોહનો મદિરા તો બહુ કડક હોય, પેલો સારો પાણી રેડે ને ઉતરી જાય. આ મદિરા બહુ તમે બધા મોહ ના મદિરા જોઈ લો. રોજ એક છે ને, બીજું શું છે? રોજ રોજ એક પીવું છું ને, રોજ એક પીવું છું. બહુ મોટો તો નહીં, ના જરાય નહીં, બહુ સસ્તો થઈ ગયો હવે. આત્માના અનુસંધાન માં ના હોય વાત તો એ વાત ને ચારિત્ર મોહ કહેવાય છે. શું કહેવાય? ચારિત્રમાં સાબરનાર નો ચારિત્રમાં શું કહ્યું પૂનમ થશે પણ પૂનમ કરવા માટે એવી ઉત્કટતા તો જોઈએ ને કે જલ્દી થાય જલ્દી થાય જલ્દી આપડે આજ્ઞા પાડે આપડે જલ્દી આવો કે પૂનમ પછી પૂનમ રિહાય પછી કે મારા માટે મારા વગર એમને ગમતું નથી કે તારા તો બધું ગમે તું સ્વામી આય તું સ્વામી આ કે અમે તો આ ચાલ્યા કે સ્વામી આવશે બધા એની શી ઉત્પન્ન થાય જે પદ હમણાં આવે એની ઉત્કંઠા છે મોક્ષે હમ આવી રહ્યો બધું હમ આવી રહ્યું આપડે આપડે મારે દાદા કે હું એમ ચાલ્યા કરે બીજી ભાંજર માં નહીં કરવાનું આગળ તો આગળ બોજો વધી જાય ફરી પણ એનો બોજો પણ લેવો કરો એના માટેની તીવ્રતા ન હોવી જોઈએ હે એના માટેની તીવ્રતા નહીં હોવી જોઈએ ના તીવ્રતા એ આ પાંચ આજ્ઞા પૂરતે છે તેની વસ્તુ જે કાર્ય છે તેના માટે નથી કારણ ને તીવ્રતા છે શું છે કાર્ય તો ફળ છે ફળની તીવ્રતા કરીને લોકો કાયમો કાચા કરી છે શું થયું કાર્ય મોટું કારણ મોટું કારણ મોટું દાદા પણ લક્ષ માટેની તીવ્રતા એ તો ચાખવતું પડે જ નહીં આપણે અહીંથી જઈએ ને તો નીચે જવાનાથી વાત નીચે યાદ રાખવાની જરૂર નહીં આપણે પ્રગતિ જોઈ જઈને ચાલુ એ તો પસ્કી પડીએ નીચે જ પહોંચવાના એટલે હું આ લક્ષ ની તીવ્રતાની વાત કશું થયું નહીં આ દાદા નું વિજ્ઞાન પ્રતિથી વાળું વિજ્ઞાન છે આ કેવું છે સહજ પ્રતિથિ કેવું પડે એવું વિજ્ઞાન ક્યારે આવશે કહો બપોર ત્યાં જઈને પછી એમાં અમારી એ જાગૃતિ હોવી જોઈએ કે દાદા પાસે જઈ અને અમારી અમને આમ આમ થઈ ગયું ને અમને આમ મળી ગયું ને એ બધી વાતો અમે તમારી પાસે એ ના કરીએ પણ અમને હજુ ક્યાં કાચું દેખાય છે એ વાત કરીએ એ વાત જ કરવાની પેલી વાતો કરવાનો અર્થ નહીં પેલી વાતો જયારે તમારે એમ કહેવાય હું લખી પડ્યો છું ત્યારે કેવું કે એ લખી પડ્યો નહીં તે ચલાવ્યું છે નવીનતા આવે ત્યારે તે વાત કરી નહી તો પછી એ વાત કરે છે આપડી તો આ જ વાત કરી રોજના રૂટીન તો નવીનતા આવી નથી નથી તરી એ ક્યાં વાત કરી આપડે રાઈટ ની વાત કરી તમે તો એ વાત એવું કે દાદા કઈ કસો તમે થતો આવે ના જઈ ના છે હે પછી મૂકી આવે થવો થાપણ ખોય કારણ કે નિરાલંબી ન થાય ત્યાં સુધી અવલંબન ખોવાય ના ખરે અમે નથી ખોરતા કારણ કે અમને નિરાલંબી થયેલા બરાબર દાદા હે હા એ આલંબન માટે તો આ વાતો કરીએ છે આ આલંબન જે જે કાંકરાઓ દેખાય છે એ કાઢવા માટે એ નીકળે એ એ માટે આ વાત કરી કાઢવાનું છે ડિસ્પોઝ કરવાનું છે ડિસ્પોઝ તો આ પ્રપોઝ એમ કહ્યું નહીં પોલીસ અંદર રહેશું હા પ્રપોઝિશન મૂકનારો જ હતો રહ્યો ને, પ્રપોઝ કરનારો જ ઉડાડી દીધો તઈ. હા એ વાત છે, પેલા લોકો ને તો બહુ સારું થાય છે. પ્રભુ દીધેલ ખાય આમાં વાક્ય નહીં ચાલે તો તમે ચાલતા એવું છે. પેલું એ વાક્ય સારું.